હળોદરા વધારે ઘર રાખીને રહેવાનું રહે છે ધ્યાન. એ તો સારું છે ને, ખોટું ખોટું શું પણ આવતું નથી ને ધ્યાન રહે છે. એવું છે ને કે વસ્તુ આજે જે ધારીએ તે આજે આવે એવું નહીં, પણ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. શેડોઝ પહેલા આવે કે પછી આવે? પહેલો આવે. તો પછી તમે આ તમે જ વિચાર આવે છે ને એ બધું બનવાનું. શું કહ્યું? બહુ વિચાર આવે છે. હા, નિરાતે પછી ધાર્મિક લાઈફ જાય ને આપણે તો જેમ મોટા થશે ને તેમ તેમ તમારું બધું એ ઓછું થતું છે ને. આપડે કઈ બે ચાર કરોડ કરવા ઈચ્છા નથી. આવે આ એક જ કરોડ છે એટલી વાર આપડે એક કરોડ છે એટલા જ પાછળ કરે. આ એક કરોડ ખરી, પણ વડોદરા બહુ કરે એવું. કેટલા વખત થી રહેશે? બે ચાર વર્ષ થી. આવી ગયું નથી તમે આવી રહ્યા છે વડોદરા? ના, એવું તો એનું જ વાદો પડી ગયો છે એટલે જલ્દી નહીં આવતું તારે. કમિંગ ઇવેન્ટ્સ એવું ચોખ્ખું લખે ને અંગ્રેજી વાળા. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ શેર પર મને આવા બધા પહેલા જ્ઞાન થતું થયું નતું ને ત્યારે વિચાર આવે ને એ પણ કઈક આવું કઈક થવાનું નહીં. તો આ વિચાર આવે શું કરવા? આવે શું કરવા? હાથું લખ્યું કમિંગ ઇવેન્ટ શેડો બીપોલ. આ શેડો જ કહેવાય બધા એને, પડછાય કહેવાય. છોકરાને પહેરવાનો વિચાર આવે ત્યાર પછી પહેરે, બે ચાર વર્ષ વિચાર આવે ત્યાર પછી પહેણ. આવી પહેણું, આમ પહેણું, તે લાવું, આમ તેમ લાવું, તાર પછી પહેણ જાય. દિવાળી પછી થશે તમારે દાદી આમ જરા સ્વભાવ થોડો સંતોષ કરો, સંતોષ કરો થોડો થોડો. બહુ સિનેમા ધ્યાનમાં છે તે દાદા ને ધ્યાન જોડે જોડે રે કે ભાઈ દાદા ને થોડું વિચારે પડી જાય, થોડું વિચારે પડી જાય, થોડું વિચારે પડી જાય. એટલે બહુ બહુ કટ ચીકણું આવ્યું હોય પીડે આ ચીકણું છૂટ્યું પછી ધ્યાન રહ્યા કરતો બહુ સારું. જો નાખીએ ચીનું કાગળ માં છે લાઈન બી કાગળ આપને જોડે દાદા કરે ને ઘણો ખોડો વખત ધ્યાન રહેશે ને ધ્યાન ના રહે. કેટલો કોણ યાદ કરાવશે? તારી ઈચ્છા ઘડી યાદ કરાવે? ટાઈમે થઈને ભૂજ રે ડિસ્ચાર્જ. હા, એ અભાવ નો ડિસ્ચાર્જ થઈ ગયું છે. કેટલું ભાવ નું ડિસ્ચાર્જ થાય, ગમતું હોય ત્યારે ડિસ્ચાર્જ થાય, ના ગમતું હોય ત્યારે ડિસ્ચાર્જ થાય. એને પણ થોડું લઈ બેને આવે ને, પણ કલાક બે કલાક આવી જાય ને, કહેશે નહીં બે કલાક. હા, અત્યારે તારે જવાનું આવ્યું ને, જવાનું આવ્યું ને તો દિવસ ના આમ સાંભળે. છૂટકો નથી, માટે જ રહ્યા છે ને. આ તો વાતો કરવી તો પડે ને. અને બીજા માણસ નું મન વશ ના થાય. આ જગત માં બધા મહાત્માઓ છે, સંતો છે, પણ તેનું બેનું મન વશ ના થાય. બે શિષ્યો આપણે પૂછીએ, મારી તબિયત કેમ છે, બધું પૂછીએ ને. ત્રણ મોડું બગાડી પછી વાત કરે, સારી તબિયત સારી છે, આમ છે તેમ છે, પણ આપણે કઈ કેમ ગુંચાવ છો? આ તો અમારું મન એટલું બધું વશ વર્તે છે કે લાખો માણસ નું વશ વર્તે. કોઈ માણસ એવો નથી થયો કે તેને ત્રણ માણસ નું મન વશ થાય, અને મન વશ થાય તો મન વશ વર્તે. અને ચંદ્રકાંત એવી વર્તી તેના કરતા વધી અમને ઉપર, કારણ કે એ સાથે વધી અમે આ સેવા ભાઈ ને મારે વધારવી ના હોય તો વધી જાય. શું થાય? આવી સેવા થઈ શકે નહીં માણસ. મારી ઈચ્છા નહીં છતાં સેવા. શું કહ્યું? કેટલાક કામ તો હું કહી લઉં એવું છું, છતાંય પણ ત્યારે એમને કહ્યું કે આ દેવ સેવા મને એકલા ને આપજો. સેવા મને એકલા ના આપજો. ચંદ્રકાંતભાઈ ના રસીપી પાછળ ખંડેલા, તે રસીપી ચંદ્રકાંતભાઈ સુઈ રહ્યા હતા, પછી મેં ના પાડી દીધી. હા, હું એ પેલા બધા સુઈ રહ્યા ભાઈ, આ બધા જાગા જાગ કરવા શું જરૂર? આમને પ્રતિ વળવાની શક્તિ મોડો હાજર થયા નથી. નહીં તો પેલા તો બે ત્રણ મહિના તો પેલા ઉછાળો નતો ને રાતે. હવે તો એ ઝબકી રમતો જાગે છે. હવે પછી ખાસ એવું નહીં, મને એક આટલું પાછળ મૂક્યા છે. બાકી બહુ કુ નહી કહેવાય. બધા આપડા મહાત્મા વખાણ, એક સ્પર્ધા વાળા મનમાં વખાણ નહીં. બધા સ્પર્ધા વાળા હોય, સ્પર્ધા બધે હોય. કોઈ દાડો દુખ્યો નથી, અત્યારે આટલું બધું મતગી જાય અને કોઈ દુખે નહિ. આ પગ છે એ દાડે સત્સંગ રહે. શું એ ડાક્ટરો હાજર થઈ ગયા ને? દુઃખ ની વેદના થયા કરે. કેવી થાય દુઃખની વેદના? એટલે આ સાતા વેદની ને અસાતા વેદની નામનું વેદની નામનું કર્મ હોય છે તે નો આ કેટલા કર્મ હોય? ના સાતા અસાતા એક જ વેદ ની બગડે નિર્વેદ આમ દેવાનું આપડે ચંદ્રકાંતિ ને કહી દીધું તારા કરતો મારો ભોટવો હારો દોડા આ ભોટવો છે પાણી નો એ બધા બોલી ના ઉતરે છે તમને આ વિચાર કરવા માટે તો આ શું છું તમે તો ત્યાં શું કહી દીધું તને એવું લાગે માસી એમ પછી તને કોઈ કરુણા આવી ગઈ એને કહી દીધું આ કરવું આ કરવું ક્યાં કહ્યું આ કરવું જ્ઞાનાવરણી દર્શનાવરણી સાતા અસાતા પેજીએ સાતા અસાતા એક જ કે પહેલું જ્ઞાન આવરણ પછી દર્શન આવરણ પછી મોહ ની અને અંતરાય આ ચાર ઘાતી કર્મ કહેવાય આ ચાર હોય તો હું આત્માને ઘાત છે શું થયું એટલે આવરણ આયા જ કરી અને બીજા ચાર અઘાતી અઘાતી એટલે એટલે ઘાત ના આવે એમાં આત્મા ઉપર આત્મા ઉપર આવરણ ના આવે તો તમે ધર્મા એ ના આવશો તો નિશ્ચય આયુષ્ય પછી નામ અને ગોત્ર એટલે વેદ ની નામ ગોત્ર આયુષ એ ચાર સાથે અગાથી કર્મ છે શું એ દરેક ને હોય માવીને તમને શું બધા માવીને સતા વેદની હોય ને અસતા હોય શું હોય સાતા વેદની હોય અસતા અહીં બરું ગાયું કિલો તો નતો મારે પણ બરું ગાયું હતું તે અમે સાતા વેદની આપતો છે તે શું થતું હોય છે પછી અમે ધ્યાન ત્યાં ધ્યાન કરે ના પછી લોકો એ દીઠું ને એ કાઢવા ગયા તૂટી ગયું મહિનો એ રહ્યું શું થયું અંદર રહ્યું હા અંદર રહ્યું એ કોઈ પણ વસ્તુ આપણે એ કોટો ખૂટ દે ને તો દાદ દાડો વિચાર કર્યો ને ખૂંચા કરે શલ્ય શલ્ય કે છે હા શલ્ય શલ્ય કહેવાય જે ખૂંચા કરે એટલે આ શરીરને ખપે ને એવી ચીજ મેં બેઠી એટલે ખૂંચે શું પર વસ્તુ બેઠી કે શું શું કહ્યું પર વસ્તુ હા તમે આ એવી રીતે ખૂંચા કરે એટલે શલ્ય હતું નિર્ગન ક્યારે જતા રહ્યા તમારે તો અમે ફોડ પાડવાનો છે શલ્ય તે પછી જ્યાં ભગવાન જાય ને ત્યાં લોકોને જોતા આવડે નહીં ભગવાનનું હાસ્ય કેવું સુંદર હતું અને ભગવાનનું હાસ્ય બરોબર નથી એનું શું કારણ તે એક વૈદને સમજ પડી વૈદ્ય એક શેઠને કહે છે એટલે આ ભગવાન કેવું સુંદર હાસ્ય હતું કે મોટરમાં જતા આવતા હોય ચાયો પાણી ટેબલ પર ખાતા પીતા ચાડવા ભજીયા પીતા હોય અસાતા ના હોય તો મને સાતા છે ને તો તે મેં શોધખોળ કરી આ કે આ વેદની કર્મ કે શું છે વેદની કર્મ હોય તો તેદારથી રડવું આવે ને ઉપાધિ થાય એટલે પછી મેં શોધખોળ કરી જગત અને વેદની કર્મ કે શું કહ્યું વેદની કર્મ કે પછી મેં શોધખોળ કરી આ નામ કર્મ નો ભૂલ છે શું છે નામ કર્મ નો ભૂલ છે નામ કર્મી નામ કર્મી આમ ઉપાંગ બધા સરખા હોય ને તેમાં આટલી કોડી લાવી રાખી શું થયું કોની ભૂલ છે એટલે નામ કર્મ શેનાથી ઉત્પન્ન થાય એ શાસ્ત્રો લખેલું છે શું લખેલું છે વેદ ની કર્મ શાનાથી સાતા વેદ ની શાનાથી અસાતા વેદ ની શાનાથી બધું જ શાસ્ત્રો લખેલું છે નામ કર્મ શોનાથી થાય એ લખેલું છે નામ કર્મ શું શું આવ્યું કે શરીરના અંગ ઉપાંગ બધું સુંદર હોય હાઈટ બાઈટ બહુ ઊંચા નહીં બહુ નીચા નહીં કેવું નોર્માલિટી તમે આટલું સંભળાવવા માટે કહ્યું હતું આ વેદની નો આ એ મેં શોધખોળ કરી તે મેં કહ્યું નતું ને તમને આ નામ કર્મ છે શું છે લોકો આ તો વેદના નથી આવી એનું કશું થયું નથી આ શું થયું આ નામ કર્મ છે આટલી ખોડ આવી ગઈ ને એટલે નામ કર્મ ની ખોડ છે આ કયા કર્મ અમારો હિસાબ છે એવું ફરી કાઢવું પડે ને એવી રીતે ભૂલ થઈ જાય કે આ હિસાબ આવ્યો લોકોને શું લાગે વેદ ની કર્મ લોકોને સમજાય નઈ ને આ બધું લોકોને સમજાય નઈ વેદ ની કર્મ વેદની કર્મ સંતોને હોય નહીં શું કહ્યું સંતોને વેદની કર્મ ના હોય હા પણ જો કે ઘણા લોકોને આવેલી છે આ બધા બહુ જણને મેં મોટા મોટા સંતોનું વાંચ્યું છે આ અમને અરવિંદ ઘોષનું વાંચ્યું હતું એને ફ્રેક્ચર થયેલું બધા બહુ જણ ફ્રેક્ચર પણ તે ખરી રીતે ના હોવું છે યાર શું પણ આ નામ કર્મ ઉદય છે શું છે જ્ઞાની તો ના જ હોવું જોઈએ સર પણ તે જ્ઞાની નિસર્ગનું થયું જ નથી ને જ્ઞાનીને તો આ વેદની હોય ને તો રડવું આવે મારું શું થશે એવું શું બધું થાય શું થાય વેદની એ તો રડવું આવે મારું શું થશે મારું આમ થશે તેમ થશે ડાક્ટર ને કયા પ્રમાણે તો આગળ લાચાર થઈ જાય શું કરું આમાં તો કશું બનેલું જ નહીં ને બધા ડાક્ટરો હતો જ જોઈએ શું કરું એટલે ડાક્ટરો સાથે બીજા નાના ડાક્ટરો કે કઈ મોકલ્યા જાઓ જોયો આત્મા કે કઈ મોકલ્યા હતા ને તમને સમજાવ્યું આ વેદ ની કર્મ છે અરે નામ કર્મ છે ગોત્ર કર્મ ન હોય ગોત્ર કર્મ હોય ને તો કેટલાક મહાત્માઓને મન પાછું પડી જાય શું થાય લોક પૂજ્યતા ઓછી થાય મોટી લોક પૂજ્યતા વધી શું થયું અહંગ ઉપાંગ હાઈટ લેવલ નાક વાંચ કોણ મોડું શું બધું નોર્માલિટીમાં હોય શું અંગ ઉપાંગ બધું કપાળ ઉપાળ બધું શું એને નામ કરી શકે કેવું હોય આપણે ઘણી વાર કહ્યું સુંદર હોય વર્ણન કરેલું ઘણા સર જય સત્ય ચાલો નામ કર્મ છે તે પાછું બીજું નામ કર્મ આનાથી વધારે હોય યશ નામ કર્મ હોય કે આમ આ થયો ને કલ્યાણ થઈ જાય કે ગુલાબ થઈ જાય એ યશ નામ કર્મ હોય કેવું યશ નામ કર્મ બધા જે હતા પછી દાદા આવ્યા તમારું થાય છે ને હવે તેમાં કોક માણસ નાય થાય તેની જોડે યશ ના હોય તો નાય થાય તો ઘણા ઘરે થાય એ યશ નામ કર્મ પછી આદે નામ કર્મ આદે એટલે આવતા પેલા આવો જવાબ જાય તો શું થાય બહુ જાતનું નામ કર્મ તો બહુ મોટી બહુ મોટું નામ કર્મ થાય શું કર્મ એવી રીતના નામ કર્મ કર્મ કેટલા પ્રકારનો હોય છે જે કર્મ થી નામ કર્મ બંધાય ઉચ્ચ નામ કર્મ અને જે કર્મ થી નીચ નામ કર્મ બંધાય કેવું જે કર્મ થી ઉચ્ચ ગોત્ર બંધાય જે કર્મ નીચે ગોત્ર બંધાય નીચ ગોત્ર માં નિંદા થાય કયા કર્મ ઉચ્ચ નામ કર્મ જગત નું કલ્યાણ કરવાનું એવા તેવા બધા ઊંચા વિચારો હોય ને, તો પોતાના દુશ્મન નું કલ્યાણ કરવાની ભાવના હોય એવું તે બધું હોય ત્યારે ઊંચ નામ કર્મ થાય. શું થાય? મારી નું કેવું નામ કર્મ છે? હવે બહુ દેખાડ જોતા જ આપડે દિલ થઈ જાય. શું ખાલી જોવાથી દિલ થઈ જાય. શું થાય? જોવાથી શું કે હીરા ના હતા, હીરો હીરા જોડે દિલ થતું નથી. આવડો બડો હીરો દેખે થઈ થોડી વાર જોવું અનુમાન થાય પછી કશું એ રીતે. આ તો મન આપણું તૂટે જ નહીં બધા. જોજો કરવાનું મન થાય. શું થાય? જોજો કરવાનું મન થાય. લાવણી હતા એટલી બધી સુંદરતા એમ તેમ એમને કોઈ ભગવાન થતા તીર્થંકર એમને એમ થતા હશે કે આખી દુનિયાનો નૂર આવેલું હોય એક માસ આમ કેટલું આખી દુનિયાનું. અને અત્યારે તો બધા નૂર વાળા જોયું ને કેટલા જમતા ફરે છે નહી નહી ના કે છે દાદા. અને ઊંચે ગોત્ર તે ઊંચે ગોત્ર લો નીચે ગોત્ર લો ગુણિંદે હોય. શું કહ્યું? પછી ત્રીજું ત્રીજું પદ ભગવાન આપ્યું નથી. શોધખોળ નહીં કર્યું તે જમાનો હતો ને એવા જમાનો. ત્રીજું પદ હતું જ નહીં ત્યારે. એમને ત્રીજું પદ અત્યારે આપ્યું કે જયારે લોક નિંદ્ય નથી ઊંચે લોક પૂજ્ય માનો કર્યું. શું કર્યું? લોક નિંદ્ય નથી કામ કર્યું. ભલે લોક પૂજ્ય તો નથી, લોક પૂજ્ય ના હોય શકે માણસ. લોક પૂજ્ય કેવી રીતે થાય? એના ઘરમાં જ પૂજા તો બહાર સમજે ને તે. પણ લોક નિંદ્ય નથી માટે પૂજ્ય ગણો. મેં આપણા મહાત્મા શું કહ્યું? લોક નિંદ્ય નથી એટલે પૂજ્ય ગણ. એટલે તારી લોક નિંદ્ય નથી એટલે પૂજ્ય ગણાવવાનો. શું કહ્યું? તમે સમજ્યા બધું નવું શાસ્ત્ર નીકળ્યું. અને આયુષ કરું તો હા વધારે આયુષ જીવે મનુષ્ય દેહમાં સારો ઉપયોગ હોય ને વધારે જે કામ જ કરી નાખે ને એ એ ઊંચે ઊંચા આયુષ્ય કહેવાય. શું કહ્યું? એ આયુષ કર્મ કહેવાય. ઊંચું આયુષ કહેવાય. અત્યારે બધા કર્મ કહેવાય ને સુંદર દેખાય એ કર્મ નામ. અત્યારે મોટા માણસો બધા આયુષ કર્મ ઓછો હોય છે. સપાળદેવ નું બધા ઘણા ઘણા કર્મ. શું પેલા છે તે શંકરાચાર્ય હતા બધા ઘણા ખરા બધા નાની બધા. શું આ ત્યારે કર્મ ઊંચા હોય અમારા સાતાવેદની અસાતાવેદની કોક થવું હોય. સાતાવેદની સાતાવેદની જ કારણ બધા ભેગા થઈ જાય. શું થઈ જાય તને સમજ પડી ગયા બધું? હું કાલે પૂછીશ પાછું. કાલે તારે જતું રહેવાનું છે ને કોઈ વિચાર તમને માટે એવું મળજો એક આખી દુનિયા ને તો સારી પણ પણ એમના ગંદા કુટુંબ નામ ના હોય ને બીજાનું એટલે એમનું શું શું થાય કે સાતાવેદની પછી અથવા બીજો કામ એમાં થઈ જવું પણ કોક ના આવું પેલો નહીં પેલો વાથડા બહાર હતા એમ પછી અસાતાવેદની થાય ને વાથડા માર્યા ને તમે જાણો છો બંદૂક મારીને બંદૂક મારી વાથડો મારી નાખેલો બહુ રિબાત હતો. પછી તારે હિન્દુસ્તાન ના બાવા આવો નો અહંકાર ઉભો કરે ને એ બહાર પડ્યું. એટલે લોકો ત્યાં ગયા ના સાધુ બીજા બધા જૈનાચાર્ય કહ્યું આપડે ગયડા મા બાપ હોય આવી રીતે કરીએ ખરા કે આપડે ગયડા મા બાપ હોય ભરી મારીએ બહુ દુઃખી થતા દુખી થતો હોય ને તેના ઉપર તમને દવા કરવાનો અધિકાર છે, તમારે એની ઉપર લાગણી રાખવાનો અધિકાર છે, એને મારવાનો અધિકાર નથી, બીજો અધિકાર તમને નથી. પણ એમને કહું કર્યું કઈ રીતે નામ ગોત્ર આવીશ ને તારું બાંધી શકે, છતાં ઉચ્ચ નામ બંધાયેલું. હા ગાંધીજી નું ગોત્ર ઉચ્ચ બંધાયેલું, પેલા ઊંચે બંધાવીશ તેથી પૂજ્ય ગણાયા હતા. નહી કેટલાક લોકો પૂજ્ય ગણ્યા ને, તમને ગુજરાતી સમજાય છે એમ થોડા થોડા સમજ માં હતા. અરે પચાસ સાલ છે જયારે આયુષ હોય ને તો બોનસ બોલાતા હતા, એકાવન 60 વર્ષ યાર 10 સાલ કા બોનસ મિલ ગયા, મેરે કોઈ 21 સાલ કા બોનસ મિલા, ફિર બોનસ માં ફિર બોનસ નહીં મિલે તો ક્યા હરકત, ઇતના બોનસ તો મિલ ગયા. એકવીસ સાલ કા બોનસ મિલા ફિર નહીં મિલે તો ભી ક્યા હરકત. તમને યાદ છે 78 ને બરોબર, અમે કાઢી દઈએ શું કરું, એને દુઃખમાંથી મુક્ત કરવાનો તમારો ભાવ હોવો જોઈએ, ક્રિયા હોવી ના જોઈએ, ક્રિયા ના હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. અને ક્રિયા એવી હોવી જોઈએ કે એને ઘાત કરે એવી ના હોવી જોઈએ, ઘાત કરે એવી ના હોવી જોઈએ. આ તો ઘાત કરે એવી ક્રિયા કહેવાય, એને મારી નાખ્યો તો મુસ્લિમ લોકો બી નહીં મારે. ગાંધીજી એને માર દીયા હતા, ઓ ગાય કા બચરા રહેતા ને, દર્શનાવરણ મોહની ને અંતરાય કશું છૂટે નહી, શું કહ્યું ત્યાર તો ના છૂટે, પેલો ત્યાર બંધાય, સાતા વેદની બંધાય, હું તો નામ બંધાય, ગોત્ર બંધાય, શું આયુષ બંધાય, તો પેલા ના છૂટે, મતલબ પંખો ચાલુ કે છે. અંતરાય ના તૂટે, મોહ હે ના તૂટે, એમને આ સંસારમાં મોહ છૂટે, તવામાં મોહ ચોટે, કેમાં ચોટે, રાજકારણમાં ચોટે. તમારે ત્યારે કરવું છો બહુ બહુ ઊંચો ક્યારે, જો જીયા રહી કોઈ તેનો આ તો પુરાવો રહી કોઈ તેનો પુરાવો બીજો આવતો થશે તારા દીધું, આ તો એક્ઝેક્ટ થઈ ગયું કોઈ તેનો એમાં કરે ને ત્યાં કરવું એવું છે. ડાક્ટરો કહે છે 10-15 સાલ કાઢશે, અને આ તો વધારે વધારે કહે છે, એથી વધારે નહીં, સો ની ઉપર વાતો કરે છે. ગાંધીજી કહેતા હતા હવા વગર જીવાનો, ગાંધીજી બોલતા હતા કે આમ 125 વર્ષ જિંદા રહેગા, એમની મેળે માર્યા હતા, પણ બીજા એમના પછી ના લોકો ને માર્યા હતા કે છે, બાપ કે લોક દુસરા ને કોઈ નહીં મારતી, દુસરો કો દુસરા આદમી ને કોઈ નહીં મારતી, પણ પૂછતે લડે માં નહીં મર ગયા, છોકરી નો છોકરો હતો એ. હા તો તાજિયા નિકલતા તો ઉસકે લીએ લોગ હોતા હૈ ઉસકો માર દિયા થા તો બડે લોકો યહી કરતા હૈ લોગ આપણે લોગ ક્યા કરતા હૈ બડે લોકો કો યહી કરતા હૈ તો હમને ક્યા કિયા થા કે ભી ગુપ્ત રખો છોટા રખો ખુલા મત કરો યે અપના સાયન્સ હૈ વિજ્ઞાન હૈ ખુલા મત કરો નહીં તો ગોરી દેગા દુનિયા ક્યા માંગતી હૈ અંધેરા માંગતી હૈ ક્યા માંગતી હૈ અંધેરા લાઇટ નહીં માંગતી હૈ લાઇટ મેં તો સબ ના મહોત્સવ પૂરા નહીં હોતા ને લાઇટ મેં સમજે ને લાઇટ નહીં મિલતા ઓર જો બડા લોગ હૈ લાઇટ દેતા હૈ સબકો સમજે ને તો દુનિયા બુઝા દેતા હૈ સબ લાઇટ કો ગોળી માર કે ખરાબ કર દેતા મેને બોલ દિયા કે ગોળી માર દેગા તો ગુપ્ત રખા બહોત સાલ ગુપ્ત રખા અભી ખુલ્લા કર દિયા 20 સાલ સે ગુપ્ત રખા હૈ 58 से 79 तक खुद से किया अभी पहले टाइम अहमदाबाद में खुला हो जाता है फर्स्ट टाइम अहमदाबाद में खुला हो जाएगा नवंबर को 30 तारीख नहीं तो गुप्ता नहीं रखा था तो मार डाल गया तो अभी तो मार डालो कितना मार गया दादा को मार डालेगा चंद्रकांत को मार डालेगा इसको मार डालेगा दो चार आदमी को दूसरा तो तैयार है ना કૃષ્ણ ભગવાન કોઈ તીર દિયા થા તીર મારા દિયા થા વો ખુદ સે જાન બુજ કે નહીં કિયા હૈ વો ઇસે ભૂલ સે કિયા થા મગર બડા લોગ કોઈ એસે હોતા હૈ આપકે ઓફિસ પે લે જાને કા બુધવાર કો મિલતા હૈ ક્યા મિલતા હૈ ભૌતિક ભી ઓર આપ ખુદ સે ભૌતિક કરના પૂરા નહીં મિલેગા આપ સમજ માં આતા હૈ ને વો જ્ઞાની પુરુષ કે આરસ્તિક વાસ્તે સબ કુછ હોતા હૈ ક્યોંકે વો કરતા નહીં હૈ ક્યા હૈ કોઈ ચીજ કા કરતા નહીં ઇગોઇઝમ નહીં હૈ ઇગોઇઝમ ખલાસ હો ગયા હૈ ક્યા ખલાસ તો ઇસે ઇસકે આતે રહેતે સબ કુછ ચલતા હૈ એટલે લાભ લે લેના નહીં તો 25 તારીખ કો તો હમણાં આને વાળા હૈ 20 નવેમ્બર કો 25 તારીખ કો લાભ દેને કા હૈ ઓર વો નિમિત્ત હૈ વો નિમિત્ત હૈ સમજે ને વો હમ ભી આપકે અંદર નિમિત્ત હૈ હમ કરના વાળા નિમિત આપકા પુણ્ય વો નિમિત્ત હૈ જી અભી અલી સાહેબ ને મુજે બતાયા દો તીન બાર યાદ કિયે હો યાર વો ઉસકી ભી દેખતે રહે ક્યોંકિ ઉનકો શાંતિ અશાંતિ હો જાતા હૈ હમ બોલતા હૈ તુમને અચ્છા કિયા હૈ બાબા આપ સમજ રહે હૈ ક્યા બોલતા હૈ અચ્છા કિયા એસા બોલને કે બજાય કોઈ નિમિત્ત સે ખરાબી હો જાવે તો તભી હમને બોલતા હૈ કે તુમને અચ્છા કિયા ખરાબી હોતા હૈ રસિકબેની રંજન બહુ રડતી હતી બહુ દુઃખ હતું કે દાદા મારે ત્યાં ક્યાં પડી ગયા પછી મેં કહ્યું આ રસ્તે પડી ગયા તો શું થા તારે તો હતા તો બધા ઉઠાવ્યા કર્યા રસ્તે પડી ગયા તો પડી ગયા તો પડી ગયા પણ તારે ગયા પડી ગયા સારું થઈ ગયું કહ્યું ઘર મેં ગરે વો દિન હમકુ માલુમ ભી નહીં હુઆ કે હમકુ દુઃખ હોતા હૈ કુછ કભી હુઆ નહીં, દુખ નહીં હુઆ, આજ તક કભી દુખ હુઆ નહીં. આપકો તમારું ફ્રેક્ચર હોય તો ક્યાં સબસે સબસે ફર્સ્ટ ઇઝ ધ પેન, પેન પલ્સ પ્રેશર જીતને સિમ્પટમ્સ હોતે અસોતે નહીં, પેશન્ટ તો સોતે. અગર કે ડાક્ટર લોગ બડા દવાખાના લે ગયા થા, ડાક્ટર લોગ બડા ડાક્ટર હી તરે આ ગયા હમારે યહાં, ઓર બોલને લગા કે વહાં ચલો અભી, તો ઉસને તેલા ક્યા ભેજે, ઓર ઉસે સબ યે થે ના, હા લે ગયા, એસે લે ગયા. બડા હોસ્પિટલ કા બડા ડાક્ટર ઘર કો આયે, એસા નહીં ચલેગા, ઉધર હી આના પડેગા. તો બડા બડા દવાખાના ગયા, ઓર સબ બડા બડા ડાક્ટર ભેગા હો ગયા, સબ વહા ફોટા લિયા, એસે લે બધા સબ એક્સરે વેક્સરે સબ લે લિયા. ફિર નક્કી કિયા કે ઘર કોઈ અચ્છી રહેને કે રૂમ દે દે દિયા, સમજે. ફિર ડાક્ટર લોગ બડે બડે ડાક્ટર લોગ દૂસરા ઉનકા આસિસ્ટન્ટ કો ક્યા બોલને લગા કે દેખો મુખ મુખ પે કોઈ હાથે ભી અભી કિતના હૈ, કોઈ દુઃખ હોતા નહીં, એ તો દેખો આત્મા જુદા હૈ એસા બતાતા હૈ. તો ફિર એક એક ડાક્ટર બડા લોગ તો બડા ડાક્ટર તો મેરે કો બોલને લગા, આપ બહોત સહન કરતા હૈ, ક્યા બોલતા થા, બહોત સહન કરતા હૈ, ઓહો ઇતના સહન કેસા કેસા હો સકતા હૈ. મેને બોલ દીયા કે મેરે કો તો એક ઇન્જેક્શન દેતા સહન નહીં હોતા, એક ઇન્જેક્શન મેરે સે સહન નહીં હોતા, તો ઇસકો ક્યા લગાના પડતા હૈ, ઇથે ઇથે લોકલ એનેસ્થેસિયા, હા હા એ તો હા, કોઈ ઇન્જેક્શન ભી સહન નહીં હોતા તો તુમ કૈસા આયે સે સહન કરતા. તો ફિર બોલ લાગે કે કેસ કેસા હૈ, મેરે કો દુખે હી હોતા હૈ. ફ્રેક્ચર હોને કે રાત ભર સોતે રહે કે સવેરે ફિર બોલે ઇન્હોને કે દર્દ હોતા હૈ, રાત કો બોલે નહીં કે. और जो आप बोलता है एक सहन शक्ति, वो तो इगोइज्म है, हमारा इगोइज्म है नहीं, हमारा सहन शक्ति है नहीं. इगोइज्म हो उधर सहन शक्ति रहती है, और हमारा इगोइज्म था जब हम सब कुछ सहन करता था, इतना कितने भी इंजेक्शन दे नहीं तो एक कुछ हलता भी नहीं था, समझे नहीं, वो भी हमने देखा है. और एक एक फ्रेंड ने ऐसा किया कि आप अंगूठा रखो, हम दिया सिर जला कर આપી સ્થિરતા દેખતા હૈ, તો દિવાસી દો જલા કે ઇધર રખા, તો અમે એ દિવાસી પૂરા થયા વહા તક રખા થા, ઇતના ઇગોઇઝમ થા હમારા, સમજ ગયા ને. મગર ઇગોઇઝમ રહેતે અભી તો વો નહીં હોતા હૈ. તો ફિર ડાક્ટર કો બોલા કે હમારામાં સહનશીલતા ક્યા હૈ, ઇગોઇઝમ સે હોતા હૈ, સમજ ગયા ને. તો ફિર એ ક્યા બોલને લગા, વો આપકો જ્ઞાન મેં નહીં દિખાતા હૈ, તો જ્ઞાન કે લીએ મેં નહીં, वो ज्ञान के लिए दिखाना नहीं दिखाना तो भी जुदा है, दुख तो मालूम ही होता है मेरे को. आ दांत दांत क्या बोलता है, दांत तो उसका दुखता है ना, खबर पड़ जाता है, वो तो बहुत दुखता है, कमी दुखता है, समझ गए. मगर इसमें बहुत तकलीफ नहीं होती, समझ गए ना. મગર એ દુખે નહીં, કભી કુછ હુઆ નહીં, જૈસે હમકો કુછ હુઆ નહીં, એસે હી ચલતા રહા. પર જિનકે ઘર મેં દુખા ઉનકો તો બહોત તકલીફ હો રહી ના, કે જિનને ઘેર થયું હશે એને તો બહુ તકલીફ થઈ હશે, જેના ઘેર આ થયું એને તો બિચારાને બહુ તકલીફ, તો બહુત તકલીફ હો ગયા, બહુત તકલીફ હો, ઓ ઇસકો ઔરત કો બહુત તકલીફ હો ગયા, તો મેને બતા દિયા કે તુમ્હારે ઘર કો હુઆ તો ઇસે, નહીં તો બહાર હુઆ થા નહીં તો મેરી ક્યા તકલીફ, દૂસરે કો ઉઠાના પડતા હૈ, દૂસરે કો યે તુમ્હારે ઘર કો તો હમકો કિતના આરામ મિલ ગયા. ઓર લોગ તો ફિર હમને એ તલાશ કિયા આજે કે એક એ બતાયા સબકો કે વેદની કર્મ નહીં હૈ, જૈસા જૈન ધર્મ ક્યા બોલતા હૈ, ચાતા વેદની અચાતા વેદની બોલતા ને, વો વેદનીય કર્મ નહીં હૈ, સબકો વેદનીય કર્મ હોતા હૈ, વો નામ કર્મ હૈ, ક્યા હૈ, નામ કર્મ, નામ કર્મ, હા વો ભૂલ હમારી નામકર્મ હોય ઇસકા ફળ હૈ. નામકર્મ ક્યા હૈ, ઉસ અંગ ઉપાંગ બધા સરીખા હોતા, નોર્મલ ક્યા હોતા હૈ, નોર્મલ રહેતા, અંગ ઉપાંગ નોર્મલ, આઉટ ઓફ નોર્મલ કોઈ અંગ નહીં, ઓર સબકો સબકો મનોહર લગતા હૈ, ક્યા મનોહર લગતા હૈ, ક્યા લગતા હૈ, સબકો મનોહર લગતા હૈ, હા એસે તો જ્ઞાની બોલા જાય, નહીં તો ફિર જ્ઞાની કેસે બોલા જતા હૈ. આપ સમજ માં આતા હૈ ને, ક્યા બોલો છો, સબકો મનોહર લગતા હૈ, ક્યા અચ્છા લગતા, હા હા. उसकी स्पीच भी मनोहर है, क्या है उसकी स्पीच भी अच्छी लगती है, उसका वर्तन भी मनोहर है, उसका माइंड भी मनोहर है, तीनों भी मनोहर होता है। तो शनि बात करी थी नाम कर्म छे। हाँ, तो ये नाम कर्म, ये नाम कर्म है ने, तो इसमें भूल है हमारी, समझे नहीं। वो नाम कर्म में सब अंग उपांग सरखा रहता है, वो नाम कर्म की खामी आई तो इससे पांव एक ही टूटा हो गया, क्या हो गया, छोटा और दुख हुआ नहीं उसकी इफेक्ट में, क्या नुकसान क्या हुआ, एक ही टूटा हुआ। और फायदा क्या हुआ, नुकसान जिधर नुकसान है वहां फायदा भी होता है, अचूक फायदा होता है, फायदा नहीं बिना तो नुकसान होता ही नहीं। तो फायदा क्या हुआ कि हमको आराम मिला और जगत का सोचने का बहुत टाइम मिल गया, नहीं तो हमको टाइम ही नहीं मिलता था। क्योंकि आखो दिन हमारे पास 50-50 आदमी 200 आदमी बैठ रहते हैं, इधर ही थोड़ा आराम है। वो फ्रैक्चर हुआ नहीं, वो दिन 50-50-100 आदमी बैठ रहते थे, एक दिन भी कमी नहीं, और दवाखाना में इतना बड़ा ये था, बड़ा दवाखाना में कोई आदमी जा सकता नहीं, तो भी किस तरह से 50 आदमी आ जाता, डॉक्टर सब घबरा उठा कि क्या हो जाएगा इसको। मैंने बता दिया ये लोग तो आप भी बंद करेगा तो भी नहीं हो जाएगा, पर तो क्या करेगा, हमारा विचार है कि बंद हो जाएगी। यहाँ प्लेन में फिर डॉक्टर को तकलीफ नहीं हुआ है, फिर हमारा वो भतीजा है, भतीजा वो मिलवाला का सेठ था, बड़ा सेठ, उसका विचार हुआ कि मेरे काका को वहां ले जाना, बंगले पे ले जाना का, तो दवाखाना नहीं और ऑपरेशन नहीं करने का, मेरे काका को 71 ईयर्स हो गया, वो ब्लड मैंने बोल दिया ब्लड हमारे दूसरे का नहीं ले देना, कुछ कमती हो जावे घर की बात की तो दूसरे का ब्लड हमारे को फिट नहीं हो जाएगा, क्या इससे देह छूट जाए तो कोई हरकत नहीं, मगर ब्लड दूसरे का नहीं, डेथ भी हो गई तो परवाह नहीं, ब्लड नहीं लेनी, मतलब उधर ले गया समझे ना। और उधर ये बिल सेट के वहाँ ये बहन और मैं ये बड़ा हॉल में बस सब कुछ बताइए, कोई तकलीफ नहीं है, पर हर रोज 50-100 आदमी तो त्या सत्संग ही चलता है, आखा दिन ही सत्संग, दूसरे दिन भी तूसरे दिन भी सब, कोई दिन बाकी नहीं रहे, इधर आया 3 महीने से आराम होता है। और सब लोग वो लोग भी बोलता है कि आराम दादा को आराम मिले, ठीक है अभी राह देखता है, कभी आएगा शनिवार का दिन बोल दिया ने तो सब राह देखता है। प्लेन का टिकट भी आ गया, सब प्रोग्राम के वेदी कर में मैंने विचार किया कि हमको कैसा है, हम नहीं बोल सकता है, जो कि बड़े बड़े लोग हुआ है सब, अपने अरविंद घोष को हुआ है, कितना बड़े लोग को हुआ है, मगर हमको ज्ञानी पुरुष को नहीं होना चाहिए, नहीं ऐसा। फिर तलाक किया कि वो वेदनी ही नहीं है, वो नाम कर्म है, समझ गए, बोले तो क्या तो इसलिए बता साहब सब बॉडी पे ये बात से सब का ऐसा नहीं आता है, ऐसा करवा तो हमारा भी ये जो ये है ना, हमारा चार कर्म बहुत ऊंचा रहता है, वेदनी एटले अशाता वेदनी हमको कोई दफे आता है, क्या आता है आप पांव बहुत जोर से दबाता नहीं उसको असाता वेदनी, ये हमको नहीं आता है, किसी ने अपमान नहीं किया, किसी ने कोई कैसे नहीं होता, हम बोलता है तुम अपमान करो तुमको आप सुन तुम स्वतंत्र है, हमको हम गाली नहीं देगा, हम आशीर्वाद देगा, क्या बोलता है आशीर्वाद मिलेगा। और पहला तो मैं बोलता था एक दौर मारेगा नहीं तो 500 रुपया फ्री देगा, पर किसी ने मार दिया नहीं, एक थप्पड़ मारे तो मैं ऊपर से 500 रुपया फ्री आपको आते, हम तो बहुत दबाया आपको, ठीक है हमने तो तुमने बहुत दबाया कैसे, ये तो तुम्हारा तुम्हारी इसमें हेतु क्या था, तुम्हारा हेतु क्या था, दादा को दुख नहीं हुए ये हेतु था, ભગવાન ક્યાં દેખતા, અલ્લાહ ખુદા કે હેતુ ક્યા હેતુ સે કરતા હૈ એવું દેખતા હૈ. આપ સમજાય ને, ઉસકા હેતુ ક્યા, મટ જાવે ઓર આરામ હો જાવે, ઠીક હૈ ઇસકે લિયે. તો સર હરેક ડાક્ટર ક્યા બોલતા થા હમાર કો, આપકો તકલીફ માને બહોત દિયા, નહીં એ તો તુમ્હારા હેતુ નહીં, તુમ્હારા હેતુ ક્યા હૈ ડાક્ટર દાદા, ક્યું આ સબ ડાક્ટર એસા બોલતા હૈ, સબ ડાક્ટર ક્યું કે ઉસકો કુછ ના કુછ કરના પડતા હૈ ને, એ પાવ એસા રખો, ઇધર દોરી બાંધો, ઇધર એ બાંધો, એટલે દુઃખ નહીં હુઆ થા. નામ કર્મ, નામ કર્મ ક્યા હૈ કે સબ અંગ